શ્રી માર્કંડેય પુરાણ અધ્યાય 34 સ્વરોચિસ તથા સ્વરોચિસ મનુના જન્મ તેમજ ચરિત્રનું વર્ણન. અહીંયા સ્વરોચિસ અને સ્વરોચિસ એ રીતે બે મનુની વાત છે. કૃષ્ટુકી બોલ્યા, મહામુને, આપે મારા પ્રશ્ન અનુસાર પૃથ્વી સમુદ્ર વગેરેની સ્થિતિ તથા પ્રમાણ વગેરેનું વિસ્તારથી વર્ણન કર્યું. હવે હું મન્વંતરો, તેમના સ્વામીઓ, દેવતાઓ, ઋષિઓ તથા મનુપુત્રોનો પરિચય જાણવા ઈચ્છું છું. માર્કંડેયજીએ કહ્યું, મુને, મેં તમને સ્વયંભૂ મનુની વાત કહી દીધી. હવે સ્વરોચિસ નામના બીજા મન્વંતરનું વર્ણન સાંભળો. વારુણા નદીના તટ પર અરુણાસ્પદ નામના નગરમાં એક શ્રેષ્ઠ બ્રાહ્મણ રહેતા હતા. તેઓ અશ્વિની કુમારો જેવા મનોહર હતા. તેઓ મૃદુ સ્વભાવના, સદાચારી અને વેદ વેદાંગના પારગામી હતા. અતિથિઓ પ્રત્યે તેમનો સદા પ્રેમ હતો. રાત્રે ઘેર આવેલા અભ્યાગતને તેઓ રાત્રિ વિશ્રામ માટે સ્થાન આપતા અને તેમના ભોજન વગેરેની પણ વ્યવસ્થા કરતા. તેમના મનમાં પ્રાયઃ એવો વિચાર આવ્યા કરતો હતો કે હું રમણીય ઉદ્યાન તથા જાત જાતના નગરોથી સુશોભિત સંપૂર્ણ ભૂમંડળને ફરી ફરીને જોઉં. એક દિવસ તેમના ઘરે કોઈ અતિથિ પધાર્યા, જે વિવિધ પ્રકારની ઔષધિઓના પ્રભાવને જાણવાવાળા તથા મંત્રવિદ્યામાં પ્રવીણ હતા. બ્રાહ્મણે શ્રદ્ધાપૂર્વક અતિથિનો સ્વાગત સત્કાર કર્યો. વાતચીતના પ્રસંગમાં અભ્યાગતે બ્રાહ્મણને અનેક દેશ, રમણીય નગરો, વનો, નદીઓ, પર્વતો અને પુણ્યતીર્થોની વાતો કહી. આ બધું સાંભળીને બ્રાહ્મણને બહુ વિસ્મય થયું. તેઓ બોલ્યા, વિપ્રવર, આપે અનેક દેશ જોવાના કારણે ઘણો પરિશ્રમ ઉઠાવ્યો છે, છતાં તમે ન તો વધારે વૃદ્ધ થયા છો અને ન યુવાનીએ આપનો સાથ છોડ્યો છે. થોડા સમયમાં આપ સંપૂર્ણ પૃથ્વી પર કઈ રીતે ભ્રમણ કરી લો છો? આગંતુક બ્રાહ્મણે કહ્યું, બ્રાહ્મણ, મંત્ર અને ઔષધિઓના પ્રભાવથી મારી ગતિ સર્વત્ર છે. હું અડધા દિવસમાં 1000 યોજન ચાલું છું. આવનાર બ્રાહ્મણ બહુ વિદ્વાન હતા, તેથી ગૃહસ્થ બ્રાહ્મણને તેમની વાતો ઉપર પૂર્ણ વિશ્વાસ થઈ ગયો અને તેઓ બહુ આદર સાથે બોલ્યા, ભગવાન, મારા પર પણ કૃપા કરો. અને પોતાના મંત્રનો પ્રભાવ દેખાડો. આ પૃથ્વીને જોવાની મારી બહુ ઈચ્છા છે. આ સાંભળીને ઉદારચિત આગંતુક બ્રાહ્મણે તેમને પગમાં લગાવવાનો એક લેપ આપ્યો અને તેઓ જે દિશામાં જવા ઈચ્છતા હતા તે મંત્રથી અભિમંત્રિત કર્યો. તે લેપ પોતાના પગમાં લગાવીને બ્રાહ્મણ દેવતા અનેક ઝરણાઓથી સુશોભિત હિમાલય પર્વત જોવા માટે ગયા. તેમણે વિચાર્યું હતું કે હું અડધા દિવસમાં 1000 યોજન દૂર જઈશ અને બાકીના અડધા દિવસમાં ઘેર પાછો આવી જઈશ. તેઓ હિમાલયના શિખર પર પહોંચી ગયા, પરંતુ શરીરમાં વધારે થાકનો અનુભવ ન થયો. તેમણે ત્યાંની પર્વતીય ભૂમિ પર પેદલ જ ફરવાનો આરંભ કર્યો. બરફ પર ચાલવાથી તેમના પગમાં લગાવેલો દિવ્ય ઔષધિ લેપ ધોવાઈ ગયો, તેથી તેમની તીવ્ર ગતિ અટકી ગઈ. હવે તેઓ આમ તેમ ફરીને હિમાલયના શિખરોનું અવલોકન કરવા લાગ્યા. ત્યાં સિદ્ધ અને ગંધર્વ રહેતા હતા. કિન્નરો વિહાર કરતા હતા તથા આજુબાજુમાં દેવતાઓના ક્રીડા વિહારથી ત્યાંની સુંદરતા બહુ વધી ગઈ હતી. સેંકડો દિવ્ય અપ્સરાઓથી ભરેલા ત્યાંના મનોહર શિખરોના દર્શન કરવાથી બ્રાહ્મણ દેવતાને તૃપ્તિ ન થઈ અને તેમના શરીરમાં રોમાંચ થઈ આવ્યો. પછી બીજા દિવસે આવવાનો વિચાર કરીને જ્યારે તેઓ ઘેર જવા તૈયાર થયા ત્યારે તેમને પોતાના પગની ગતિ રૂંધાઈ ગયેલી જણાઈ. તેઓ વિચારવા લાગ્યા, અહો, અહીં પાણીમાં મારા પગનો લેપ ધોવાઈ ગયો. અહીં આ પર્વત અત્યંત દુર્ગમ છે અને પોતાના ઘરથી ઘણો દૂર આવી ગયો છું. હવે તો ઘેર પહોંચી ન શકવાના કારણે મારા અગ્નિહોત્ર વગેરે નિત્ય કર્મની હાનિ થવાની છે. અહીં રહીને આ બધું કઈ રીતે કરીશ? આ તો મારી ઉપર બહુ સંકટ આવી રહ્યું છે. આ સ્થિતિમાં મને જો કોઈ તપસ્વી મહાત્માના દર્શન થઈ જાત તો તે ઘેર પહોંચવાનો ઉપાય બતાવત. આ પ્રમાણે વિચાર કરતા રહીને બ્રાહ્મણ દેવતા હિમાલય પર વિચરવા લાગ્યા. ચરણોની ઔષધિજન્ય શક્તિ નષ્ટ થઈ જવાના કારણે તેમને બહુ ચિંતા થઈ રહી હતી. આ પ્રમાણે ફરી રહેલા બ્રાહ્મણ પર એક શ્રેષ્ઠ અપ્સરાની દ્રષ્ટિ પડી, જે પોતાના મનોહર રૂપના કારણે અત્યંત શોભાયમાન દેખાતી હતી. તેનું નામ વરુથિની હતું. તેમને જોતાં જ વરુથિની કામદેવને વશુભીત થઈ ગઈ. તે શ્રેષ્ઠ બ્રાહ્મણના પ્રતિ તેનો તત્કાળ પ્રેમ થઈ ગયો. તે વિચારવા લાગી, આ કોણ છે? આમનો રૂપ તો અતિશય મનોહર છે. જો આ મને ઠુકરાવી ન દે તો મારો જન્મ સફળ થઈ જાય. મેં ઘણાએ દેવતા, દૈત્ય, સિદ્ધ, ગંધર્વ અને નાગોને જોયા છે, પરંતુ એક પણ આ મહાત્મા જેવો રૂપવાન નથી. જે રીતે આમનામાં મારો અનુરાગ થઈ ગયો છે, એ જ પ્રમાણે જો એવો પણ મારામાં અનુરક્ત થઈ જાય તો મારું કામ થઈ જાય. પછી તો હું એવું સમજીશ કે મેં બહુ મોટા પુણ્યનું ઉપાર્જન કર્યું. આ પ્રમાણે ચિંતા કરી રહેલી તે દિવ્યલોકની સુંદરી યુવતી કામદેવથી વ્યાકુળ થઈને અત્યંત મનોહર રૂપ ધારણ કરીને તેમની સામે ઉપસ્થિત થઈ. સુંદર રૂપવતી વરુથિનીને જોઈને બ્રાહ્મણકુમાર સ્વાગતપૂર્વક તેમની પાસે ગયા અને આ પ્રમાણે બોલ્યા, નૂતન કમળ જેવી કાંતિવાળી સુંદરી, તમે કોણ છો? કોની કન્યા છો અને અહીં શું કરો છો? હું બ્રાહ્મણ છું અને અરુણાસ્પદ નગરથી અહીં આવ્યો છું. મારા પગમાં દિવ્ય લેપ લગાવેલો હતો, જે બરફના પાણીથી ધોવાઈ ગયો છે. તે કારણે હું દુર્ગમનની શક્તિથી વંચિત થઈ જવાથી અહીં આવ્યો છું. વરુથિની બોલી, બ્રહ્મન, હું અપ્સરા છું. મારું નામ વરુથિની છે. હું આ રમણીય પર્વત પર જ સદા વિચરણ કરું છું. આજે આપના દર્શનથી કામદેવને વશીભૂત થઈ ગઈ છું. કહો, હું આપની કઈ આજ્ઞાનું પાલન કરું? આ સમયે સર્વથી આપને આધીન છું. બ્રાહ્મણે કહ્યું, કલ્યાણી, હું જે ઉપાયે મારા ઘરે જઈ શકું અને મારા સમસ્ત નિત્યકર્મોની હાનિ ન થાય તે જ મને કહો. ભદ્રે, નિત્ય નૈમિતિક કર્મો છૂટી જવા એ બ્રાહ્મણને માટે બહુ મોટી હાનિ છે. તેથી તેનાથી બચવા માટે તમે હિમાલયથી મારો ઉદ્ધાર કરો. બ્રાહ્મણો માટે પરદેશમાં રહેવું કદાપિ ઉચિત નથી. દેશ જોવાની ઉત્કંઠાએ જ મારાથી આ અપરાધ થયો છે. શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાના ઘરમાં જ રહે તો જ તેના સમસ્ત કર્મોની શુદ્ધિ થાય છે, અને જે આ પ્રમાણે પ્રવાસ કરે છે તેના નિત્ય નૈમિતિક કર્મોની હાનિ થાય જ છે. તેથી યશસ્વી, હવે વધારે કહેવાની જરૂર નથી. તમે એવો પ્રયત્ન કરો જેથી હું સૂર્યાસ્તથી પહેલાં જ પોતાના ઘરે પહોંચી જાઉં. વરુથિની બોલી, મહાભાગ, આવું ન કહો. આવો દિવસ કદી ન આવે કે જ્યારે આપ મને મૂકીને ઘરે ચાલ્યા જાઓ. બ્રાહ્મણ કુમાર, અહીંથી વધારે રમણીય સ્વર્ગ પણ નથી, તેથી અમે લોકો સ્વર્ગ છોડીને અહીં રહીએ છીએ. આપે મારા મનને હરી લીધું છે. હું કામને આધીન છું. આપને સુંદર હાર, વસ્ત્ર, આભૂષણ, ભક્ષ્ય, ભોજ્ય તથા અંગરાગ વગેરે બધી ભોગ સામગ્રી આપીશ. આપ અહીં રહો. અહીં રહેવાથી આપના શરીરમાં કદી વૃદ્ધાવસ્થા નહીં આવે, કેમ કે આ દેવતાઓની ભૂમિ છે. આ યૌવનની પુષ્ટિ કરનારી છે. આમ કહીને તે કમળ નયની અપ્સરા ઉન્મત્ત થઈ ગઈ અને મારા પર કૃપા કરો આવું મધુર વાણીમાં કહેતી રહીને એકદમ તેમનું આલિંગન કરવા લાગી. ત્યારે બ્રાહ્મણે કહ્યું, અરે ઓ દૃષ્ટે, મારા શરીરનો સ્પર્શ ન કર. જે તારા જેવો હોય તેવા કોઈ અન્ય પુરુષ પાસે ચાલી જા. હું તો કોઈ અન્ય ભાવથી પ્રાર્થના કરું છું અને તું કોઈ બીજા જ ભાવથી મારી પાસે આવે છે. ગાર્હપત્ય, ગ્રાહપત્ય વગેરે ત્રણેય અગ્નિઓ જ મારા આરાધ્ય દેવ છે. અગ્નિશાળા જ મારા માટે રમણીય સ્થાન છે તથા દર્ભના આસનથી શોભિત વેદી જ મારી ક્રિયા છે. વરુથિની, જો બ્રાહ્મણ ભોગ માટે ચેષ્ટા કરે તો તેની તે ચેષ્ટા શ્રેષ્ઠ મનાતી નથી, પરંતુ તે જો નિત્ય નૈમિતિક કર્મોના પાલન માટે ચેષ્ટા કરે છે તો તે આ લોકમાં ક્લેશયુક્ત લાગવા છતાં પણ પરલોકમાં ઉત્તમ ફળ આપનારી થાય છે. વરુથિની બોલી, બ્રહ્મન, હું વેદનાથી મરી રહ્યો છું. મારી રક્ષા કરવાથી આપને પરલોકમાં પુણ્યનું જ ફળ મળશે અને બીજા જન્મમાં પણ અનેકાનેક ભોગ પ્રાપ્ત થશે. આ પ્રમાણે મારો મનોરથ પૂર્ણ કરવાથી લોક પરલોકમાં બંને સધાય છે. બંને આપને લાભદાયક થાય છે. જો તમે મારી પ્રાર્થના નહીં સ્વીકારો તો મારું મૃત્યુ થશે અને આપને પાપ લાગશે. બ્રાહ્મણે કહ્યું, વરુથિની, મારા ગુરુજનોએ ઉપદેશ આપ્યો છે કે પરાઈ સ્ત્રીની ઈચ્છા કદાપી ન કરવી, તેથી હું તને ચાહતો નથી. ભલે તું વલખા મારે અથવા સુકાઈને ક્ષીણ થઈ જાય, માર્કંડેજી કહે છે. આમ કહીને તે બ્રાહ્મણે પવિત્ર થઈને જળનું આચમન કર્યું અને ગ્રહપતિ અગ્નિને પ્રણામ કરીને મનમાં જ કહ્યું, ભગવાન અગ્નિદેવ, આપ જ સર્વ સિદ્ધિના કારણ છો. આપથી જ આહવની અને દક્ષિણાગ્નિનો પ્રાદુર્ભાવ થયો છે. આપને તૃપ્ત કરવાથી દેવતાઓ વૃષ્ટિ કરીને અન્ન ઉત્પન્ન કરવામાં કારણ બને છે. અન્નથી સંપૂર્ણ જગતનો જીવન નિર્વાહ થાય છે, બીજા કોઈથી નહીં. આ પ્રમાણે આપથી જ જગતની રક્ષા થાય છે. આ સત્યના પ્રભાવથી જ સૂર્યાસ્ત થતાં પહેલાં જ મારે ઘેર પહોંચી જાઓ. જો ક્યારેય યથાસમયના વૈદિક કર્મોનો પરિત્યાગ કર્યો ન હોય તો એ સત્યના પ્રભાવથી હું ઘેર પહોંચીને સૂર્યાસ્ત પહેલાં જ તેમના દર્શન કરી લઉં. જો કદી મારા મનમાં પરાયા ધન તથા પરાઈ સ્ત્રીની અભિલાષા ન થઈ હોય તો મારો આ મનોરથ સિદ્ધ થઈ જાય. બ્રાહ્મણ કુમાર નામ કહ્યા પછી તેમના શરીરમાં ગ્રહપતિ અગ્નિએ પ્રવેશ કર્યો. પછી તો તેઓ જ્વાળાઓની મધ્યમાં પ્રગટ થયેલા અગ્નિદેવની જેમ તે સ્થાનને પ્રકાશિત કરવા લાગ્યા. ત્યાં તે તેજસ્વી બ્રાહ્મણ સામે જોઈને દેવાંગનાનો અનુરાગ વિશેષ વધી ગયો. અગ્નિદેવના પ્રવેશ કરવાથી તેઓ બ્રાહ્મણ કુમાર જેવા આવ્યા હતા તે જ પ્રમાણે તરત ત્યાંથી ચાલી નીકળ્યા અને એક ક્ષણમાં ઘેર પહોંચીને તેમણે શાસ્ત્રોક્ત વિધિથી સર્વ કર્મોનું અનુષ્ઠાન પૂરું કર્યું. તેમના ચાલ્યા ગયા બાદ સર્વાંગ સુંદરી અપ્સરાએ ઊંડા શ્વાસ લઈને બાકીનો દિવસ અને રાત પસાર કરી. તેનું હૃદય બ્રાહ્મણ પ્રતિ પૂર્ણરૂપે આસક્ત થઈ ગયું હતું. તે વારંવાર રડતી, નિશાસા નાખતી અને પોતાને અભાગણી માનીને ધિક્કારતી હતી. તે સમયે તેના મનને આહાર વિહાર, સુરમ્ય વન તથા રમણીય ગુફાઓમાં સુખ મળતું ન હતું. મને કલી નામનો એક ગંધર્વ હતો જે પહેલેથી જ વરુથનીમાં આસક્ત થઈ રહ્યો હતો, પરંતુ તે અપ્સરાએ તેનો અનાદર કરી દીધો હતો. તે દિવસે તેણે વરુથનીને વિરહણી અવસ્થામાં જોઈ તો મનમાં વિચાર કર્યો, શું કારણ છે જે વરુથની આજે આ પર્વત પર લાંબા શ્વાસ લઈને ઉદાસ મુખે વિચરી રહી છે. તે રહસ્ય જાણવા માટે કલીએ ઉત્કંઠાપૂર્વક ઘણી વાર સુધી ધ્યાન કર્યું અને સમાધિના પ્રભાવથી તેણે બધી વાત જાણી લીધી. ત્યાર પછી વિચાર્યું, હવે સમય ગુમાવવાની જરૂર નથી. આ વરુથની એક મનુષ્ય પર આસક્ત થઈ છે. તેનું રૂપ ધારણ કરી લેવાથી તે અવશ્ય મારી સાથે રમણ કરશે, તેથી આ જ ઉપાય કરું. આવો નિશ્ચય કરીને ગંધર્વે પોતાના પ્રભાવથી બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું અને જ્યાં વરુથની બેઠી હતી ત્યાં જ વિચરવા લાગ્યો. તેને જોઈને તે સુંદરીની આંખો પ્રસન્નતાથી ખીલી ઉઠી. તે પાસે આવીને વારંવાર કહેવા લાગી, બ્રહ્મન પ્રસન્ન થાઓ, તમે ત્યાગ કરી દેશો તો હું મારા પ્રાણનો પરિત્યાગ કરી દઈશ, એમાં જરા પણ સંદેહ નથી. જો આવું થયું તો તમને બહુ કષ્ટદાયક પાપ લાગશે અને આપની સંપૂર્ણ ક્રિયાઓ પણ નષ્ટ થઈ જશે. જો તમે મને અપનાવી તો મારી જીવન રક્ષાથી થનારો ધર્મ તમને અવશ્ય પ્રાપ્ત થશે. કલી બોલ્યો, સુંદરી, શું કરું? એક બાજુ તો મારી ધાર્મિક ક્રિયા નષ્ટ થઈ રહી છે અને બીજી બાજુ તમે પ્રાણ ત્યાગવાની વાત કહો છો. આથી હું સંકટમાં પડી ગયો છું. સારું, અત્યારે હું તમને જેવું કહું તેવું જ કરવા માટે તમે તૈયાર હો તો તમારી સાથે મારો સમાગમ થઈ શકે છે, અન્યથા નહીં. વરુથિનીએ કહ્યું, બ્રહ્મન, પ્રસન્ન થાઓ, આપ જે કહેશો તે કરીશ. આ સમયે આપની પ્રત્યેક આજ્ઞાનું પાલન કરવું એ મારું કર્તવ્ય છે. કલી બોલ્યો, સુંદરી, સંભોગના સમયે તમે આંખો બંધ કરી રાખો, મારા તરફ દ્રષ્ટિ ન નાખો તો મારી સાથે તમારો સંસર્ગ થઈ શકે છે. વરુથનીએ કહ્યું, એવું જ થશે, આપનું કલ્યાણ થાઓ. તમે જેવું ઈચ્છો છો તેવું જ થાઓ. મારે આ સમયે બધી રીતે તમારી આજ્ઞાને આધીન રહેવાનું છે, માર્કંડેજી કહે છે. ત્યાર પછી તે ગંધર્વ વરુથિનીની સાથે પુષ્પોથી સુશોભિત પર્વતના મનોરમ શિખરો પર, સુંદર સરોવરોમાં, રમણીય ગુફાઓમાં, નદીઓના કિનારે તથા અન્ય મનોરમ પ્રદેશમાં આનંદપૂર્વક વિહાર કરવા લાગ્યો. સંભોગ સમયે વરુથિની પોતાની આંખો બંધ કરી લેતી હતી. ત્યાર પછી સમય અનુસાર બ્રાહ્મણના સ્વરૂપનું ધ્યાન કરતાં કરતાં તે અપ્સરાએ ગંધર્વના વીર્યથી ગર્ભ ધારણ કર્યો. વરુથિનીને ગર્ભિણી જાણીને બ્રાહ્મણ રૂપધારી ગંધર્વે તેને આશ્વાસન આપ્યું અને પ્રેમપૂર્વક તેની વિદાય લઈને તે પોતાને ઘેર ચાલ્યો ગયો. ગર્ભનો અવધિ પૂરો થતાં પ્રજ્વલિત અગ્નિ જેવા તેજસ્વી બાળકનો જન્મ થયો. જાણે સૂર્ય પોતાના કિરણોથી સંપૂર્ણ દિશાઓ પ્રકાશિત કરી રહ્યા છે. તે બાળક ભગવાન ભાસ્કરની જેમ સ્વરોચિસ પોતાના કિરણોથી શોભી રહ્યો હતો. તેથી તે સ્વરોચિસ નામે જ વિખ્યાત થયો. તે મહાન સૌભાગ્યશાળી શિશુ પોતાની અવસ્થા અને સદગુણોની સાથે જ નિરંતર એ રીતે વધવા લાગ્યો જેમ શુક્લ પક્ષમાં ચંદ્રમા વધે છે. મહાભાગ સ્વરોચિસે ક્રમશઃ વેદ, ધનુર્વેદ અને અન્ય અન્ય વિદ્યાઓનું અધ્યયન કર્યું. ધીરે ધીરે તે તરુણ અવસ્થામાં પહોંચી ગયો. એક દિવસ તે મંદરાચલ પર્વત પર વિચરી રહ્યો હતો. ત્યાં તેની દ્રષ્ટિ એક સુંદર કન્યા પર પડી જે ભયથી વ્યાકુળ થઈ રહી હતી. કન્યાએ પણ તેને જોયો અને ગભરાઈને કહ્યું, મારી રક્ષા કરો, રક્ષા કરો. તેની આંખો ભયથી ઉદ્વિગ્ન થઈ રહી હતી. સ્વરોચિસે આશ્વાસન આપીને કહ્યું, ડરશો નહીં, કહો શી વાત છે. વિરોચિત વાણીમાં તેના દ્વારા આ પ્રમાણે પૂછવાથી તે કન્યાએ વારંવાર લાંબા શ્વાસ લેતા પોતાની બધી વાત કહી. કન્યા બોલી, વીરવર, હું ઇન્દિવરાક્ષ નામના વિદ્યાધરની પુત્રી છું. મારું નામ મનોરમા છે. મરુ ધનવાની પુત્રી મારી માતા છે. મંદાર વિદ્યાધરની કન્યા વિભાવરી મારી એક સખી છે અને પાર મુનિની પુત્રી કલાવતી મારી બીજી સખી છે. એક દિવસે તે બંનેની સાથે હું પરમ ઉત્તમ કૈલાસ પર્વતના તટ પર ગઈ. ત્યાં મને એક મુનિ દેખાયા જેમનું શરીર તપસ્યાના કારણે અત્યંત દુર્બળ થઈ ગયું હતું. ભૂખથી તેમનો કંઠ સુકાઈ ગયો હતો. શરીર નિસ્તેજ હતું અને આંખો ઊંડી ઉતરી ગઈ હતી. આ જોઈને મેં તેમનો ઉપહાસ કર્યો. તેથી ક્રોધપૂર્વક તેમણે મને શ્રાપ આપતા કહ્યું, ઓ નીચ, અરિદૃષ્ટ તપસ્વીની તું મારી મજાક કરે છે, તેથી શીઘ્ર એક રાક્ષસ તારા ઉપર આક્રમણ કરશે. આ પ્રમાણે શ્રાપ આપવાથી મારી સખીઓએ મુનિને બહુ ખખડાવ્યા અને કહ્યું, તમારા બ્રાહ્મણત્વને ધિક્કાર છે. તમારામાં ક્ષમા ન હોવાથી કરેલી તમામ તપસ્યા વ્યર્થ છે. એવું લાગે છે કે તમે ક્રોધના કારણે જ આટલા દુર્બળ થઈ ગયા છો, તપસ્યાથી નહીં. બ્રાહ્મણનો સ્વભાવ તો ક્ષમાશીલ હોય છે. ક્રોધને કાબૂમાં રાખો એ જ તપસ્યા છે. સખીઓની આ વાત સાંભળીને તે અમિત તેજસ્વી સાધુએ તે બંનેને પણ શ્રાપ આપ્યો. એકના બધા અંગોમાં કોઢ થઈ જશે અને બીજી ક્ષયરોગથી ગ્રસ્ત થઈ જશે. મુનિની વાત સાચી પડી. મારી સખીઓને તેવો જ રોગ થઈ ગયો. એ જ પ્રમાણે મારી પાછળ એક રાક્ષસ દોડતો આવી રહ્યો છે. તે નજીકમાં જ ગર્જના કરી રહ્યો છે. શું તમને તેનો ભયંકર અવાજ સંભળાતો નથી? આજે ત્રીજો દિવસ છે, પરંતુ તે મારો પીછો છોડતો નથી. મહામતે, હું સંપૂર્ણ અસ્ત્રશસ્ત્રોનું રહસ્ય જાણું છું અને બધું તમને આપી દઉં છું. આ રાક્ષસથી મારી રક્ષા કરો. પિનાકધારી રુદ્રે પહેલા આ રહસ્ય સ્વયંભૂ મનુને આપ્યું હતું. મનુએ વશિષ્ઠજી મારા નાનાને અને નાનાએ દહેજ રૂપે મારા પિતાને આપ્યું હતું. મેં બાલ્યાવસ્થામાં પિતા પાસેથી જ વિદ્યા શીખી હતી. આ વિદ્યા સંપૂર્ણ અસ્ત્રોનું હૃદય છે, જે સમસ્ત શત્રુઓનો સંહાર કરનારું છે. આપ આને શીઘ્ર ગ્રહણ કરો અને બ્રાહ્મણના શ્રાપથી પ્રેરિત આવેલા દુરાત્માને મારી નાખો. માર્કંડેજી કહે છે, સ્વરોચિસે બહુ સારું કહીને મનોરમાની પ્રાર્થના સ્વીકારી લીધી. પછી મનોરમાએ આચમન કરીને રહસ્ય તથા ઉપસંહાર વિધિ સહિત તે સંપૂર્ણ શસ્ત્રોનું હૃદય તેમને આપી દીધું. દરમિયાન ભયાનક આકારવાળો રાક્ષસ મોટે મોટેથી ગર્જના કરતા તે આવી પહોંચ્યો. આવીને તરત તેણે મનોરમાને પકડી લીધી. તે બિચારી બચાવો બચાવો કહીને કરુણ સ્વરમાં વિલાપ કરવા લાગી. ત્યારે સ્વરોચિસને ભારે ગુસ્સો આવ્યો અને તેણે અત્યંત પ્રચંડ અસ્ત્ર હાથમાં લઈને તેને ધનુષ્ય પર મૂકીને એકટક નેત્રોથી રાક્ષસ તરફ જોયું. આ જોઈને તે નિશાચર ભયથી વ્યાકુળ થઈ ઉઠ્યો અને મનોરમાને છોડી વિનિત ભાવે બોલ્યો, વીરવર, મારા પર પ્રસન્ન થાઓ. અસ્ત્રને શાંત કરીને મારી વાત સાંભળો. આજે તમે પરમ બુદ્ધિમાન બ્રહ્મ મિત્રના આપેલા શ્રાપથી મારો ઉદ્ધાર કરી દીધો. મહાભાગ, આપનાથી વધીને બીજો કોઈ મારો ઉપકારી નથી. સ્વરોચિસે પૂછ્યું, મહાત્મા બ્રહ્મ મિત્ર મુનિએ તમને શ્રા માટે અને કઈ પ્રકારનો શ્રાપ આપ્યો હતો? રાક્ષસ બોલ્યો, બ્રહ્મ મિત્ર મુનિ આઠે અંગોથી યુક્ત આયુર્વેદના જ્ઞાતા છે. તેમણે અથર્વવેદના તેરમા અધિકાર સુધીનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. હું આ મનોરમાનો પિતા અને ખડગધારી વિદ્યાધરરાજ નલનાભનો પુત્ર ઇન્દિવરાક્ષ છું. પૂર્વકાળમાં એક દિવસ મેં બ્રહ્મમિત્ર મુનિ પાસે જઈને પ્રાર્થના કરી, ભગવાન મને સંપૂર્ણ આયુર્વેદનું જ્ઞાન પ્રદાન કરો. અનેકવાર પ્રાર્થનાપૂર્વક વિનંતી કરવા છતાં પણ તેમણે મને આયુર્વેદનું જ્ઞાન ન આપ્યું. ત્યારે મેં બીજા ઉપાયનું અવલંબન કર્યું. જે સમયે તેઓ બીજા વિદ્યાર્થીઓને આયુર્વેદ ભણાવતા તે સમયે હું અદૃશ્ય રહીને તે વિદ્યા શીખતો હતો. જ્યારે શિક્ષા પૂરી થઈ ગઈ ત્યારે મને અતિ હર્ષ થયો અને વારંવાર હસવા લાગ્યો. હસવાનો અવાજ સાંભળીને મુનિ મને ઓળખી ગયા અને ક્રોધપૂર્વક કહ્યું, ખોટી બુદ્ધિવાળા વિદ્યાધર, તે રાક્ષસની જેમ અદૃશ્ય થઈને મારી વિદ્યાનું અપહરણ કર્યું છે અને મારો અનાદર કરીને હસી રહ્યો છે, તેથી મારા શ્રાપથી તું રાક્ષસ થઈ જા. તેમને આમ કહ્યા પછી મેં પ્રણામ વગેરે દ્વારા તેમને પ્રસન્ન કર્યા ત્યારે તે કોમળ હૃદયવાળા બ્રાહ્મણે મને આ પ્રમાણે કહ્યું, વિદ્યાધર, મેં જે વાત કરી છે તે અવશ્ય થશે, ટળી શકતી નથી, પરંતુ તમે રાક્ષસ થઈને પુનઃ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરી લેશો. નિશાચર અવસ્થામાં સ્મરણ શક્તિ નષ્ટ થઈ જવાથી ક્રોધને વશ થઈને તમે જ્યારે પોતાના જ સંતાનને ખાઈ જવાની ઈચ્છા કરશો તે સમયે પ્રચંડ અસ્ત્રના તેજથી સંતપ્ત થયા પછી તમને ફરીથી સ્મૃતિ આવી જશે અને પૂર્વવત પોતાના શરીરને ધારણ કરીને ગંધર્વ લોકમાં નિવાસ કરશો. મા ભાગ, હું તેજ છું. આપે મહાન ભયદાયી રાક્ષસ દેહથી મારો ઉદ્ધાર કર્યો છે, તેથી મારી એક પ્રાર્થના સ્વીકાર કરો. હું મારી પુત્રી મનોરમાને આપની સેવામાં આપી રહ્યો છું, એને પત્ની રૂપે ગ્રહણ કરો. મહામતે, બ્રહ્મ મિત્ર મુનિ પાસે સંપૂર્ણ અષ્ટાંગ આયુર્વેદનો મેં જે અભ્યાસ કર્યો છે તે બધો આપને આપું છું, સ્વીકાર કરો. માર્કંડેજી કહે છે, આમ કહીને વિદ્યાધરે પોતાના પૂર્વરૂપને ધારણ કરી લીધું. દિવ્ય વસ્ત્ર, દિવ્ય માળા અને દિવ્ય આભૂષણ તેની શોભા વધારવા લાગ્યા. પછી તેણે સ્વારોચિસને આયુર્વેદ વિદ્યા આપી અને તેની સેવામાં પોતાની કન્યા સોંપી દીધી. ત્યાર પછી સ્વારોચિસે પિતા દ્વારા આપવામાં આવેલી મનોરમાની સાથે વિધિપૂર્વક લગ્ન કર્યા. ત્યાર પછી ઇન્દિવરાક્ષ પુત્રીને સાંત્વના આપીને દિવ્ય ગતિથી પોતાના લોકમાં ચાલ્યો ગયો. પછી સ્વરોચિસ પોતાની પત્ની મનોરમાની સાથે તે ઉદ્યાનમાં ગયો જ્યાં તેની બંને સખીઓ મુનિના શ્રાપવશ રોગથી વ્યાકુળ હતી. હવે તે આયુર્વેદ તત્વોનો જ્ઞાતા થઈ ચૂક્યો હતો, તેથી રોગનાશક ઔષધિઓ અને રસોનો પ્રયોગ કરીને તેણે તે બંનેને રોગમુક્ત કરી દીધી. વ્યાધિથી મુક્તિ મળ્યા પછી તે બંને સુંદર કન્યાઓ પોતાના શરીરનું દિવ્ય કાંતિથી હિમાલય પર્વતના તે રમ્ય પ્રદેશને પ્રકાશિત કરવા લાગી. આ પ્રમાણે રોગ મુક્ત થયેલી કન્યાઓમાંથી એકે સ્વારોચિસને પ્રસન્નતાપૂર્વક કહ્યું, પ્રભો મારી વાત સાંભળો. હું મંદાર વિદ્યાધરની પુત્રી છું, મારું નામ વિભાવરી છે. ઉપકારી પુરુષ, હું પોતાને આપની સેવામાં આપી રહી છું, સ્વીકાર કરો. સાથે સાથે આપને એક એવી વિદ્યા આપીશ જેથી બધા જીવોની બોલી આપની સમજમાં આવી જાય, તેથી આપ મારા ઉપર કૃપા કરો. ધર્મજ્ઞ સ્વરોચિસે તથાસ્તુ કહીને તેની પ્રાર્થના સ્વીકારી લીધી. ત્યારે બીજી કન્યા આ પ્રમાણે બોલી, આર્ય, વેદ વેદાંગના પારંગત મહર્ષિ પાર મારા પિતા છે. કુમારાવસ્થાથી જ બ્રહ્મચર્યનું પાલન કરવાના કારણે લગ્ન કર્યા ન હતા. એકવાર પુંજી કસ્થલ અપ્સરા સાથે તેમનો સંપર્ક થઈ ગયો, એનાથી મારો જન્મ થયો. માતા નિર્જન વનમાં મને ધરતી પર સુવાડીને એકલી મૂકીને ચાલી ગઈ. પછી એક મહાત્મા ગંધર્વે મને લઈ લીધી અને સ્નેહપૂર્વક લાલન પાલન કર્યું. એકવાર દેવશત્રુ અલીએ મારા પાલક પિતા પાસે મારી માગણી કરી, પરંતુ તેમણે આપવાનો ઇનકાર કરી દીધો. ત્યારે તે રાક્ષસે સૂઈ રહેલા મારા પિતાને મારી નાખ્યા. આ દુર્ઘટનાથી મને બહુ દુઃખ થયું અને હું આત્મહત્યા કરવા તૈયાર થઈ ગઈ. તે સમયે ભગવાન શંકરના ધર્મપત્ની સત્યવાદીની સતીદેવીએ મને આમ કરતાં રોકી અને કહ્યું, સુંદરી, તું શોક ન કર. મહાભાગ સ્વરોચિસ તારા પતિ થશે, તેમનો પુત્ર મનુ થશે. સર્વ પ્રકારની નિધિઓ આદરપૂર્વક તારી આજ્ઞાનું પાલન કરશે અને તને ઈચ્છા અનુસાર ધન આપશે. વત્સ, જે વિદ્યાના પ્રભાવથી તને તે નિધિઓ પ્રાપ્ત થશે તે વિદ્યા તું મારી પાસેથી ગ્રહણ કર. આ મહાપદ્મ પૂજિત પદ્મિની નામની વિદ્યા છે. સત્યપરાયણા દક્ષ કન્યા સતીએ મને આવું જ કહ્યું હતું. આપ તેજ સ્વરોચિસ છો. આજે હું પોતાના પ્રાણદાતાને તે વિદ્યા અને શરીર અર્પણ કરું છું. આપ પ્રસન્ન થઈને મારો સ્વીકાર કરો. કલાવતીની આ પ્રાર્થના સાંભળીને સ્વરોચિસે એવમ અસ્તુ કહ્યું. વિભાવરી અને કલાવતીની સ્નેહપૂર્ણ દ્રષ્ટિથી લગ્નનું અનુમોદન પ્રાપ્ત કરીને તેમણે તે બંને સાથે લગ્ન કર્યા. પછી પોતાની ત્રણ પત્નીઓ સાથે તેઓ રમણીય વનો તથા ઝરણાઓથી સુશોભિત ગિરિરાજના શિખર પર વિહાર કરવા લાગ્યા. સ્વરોચિસે 600 વર્ષ સુધી તે સ્ત્રીઓ સાથે રમણ કર્યું. તેઓ ધર્મનું ઉલ્લંઘન ન કરતા સંપૂર્ણ ધાર્મિક ક્રિયાઓનું અનુષ્ઠાન કરતા અને વિષયો પણ ભોગવતા હતા. ત્યાર પછી સ્વરોચિસના વિજય, મેરુનન તથા મહાબલી પ્રભાવા ત્રણ પુત્ર થયા. ઇન્દિવરની પુત્રી મનોરમાએ વિજયને જન્મ આપ્યો હતો. વિભાવરીના ગર્ભથી મેરુનંદ અને કલાવતીના ગર્ભથી પ્રભાવ ઉત્પન્ન થયા હતા. સંપૂર્ણ ભોગોની પ્રાપ્તિ કરાવનારી જે પદ્મિની નામની વિદ્યા હતી તેના પ્રભાવથી સ્વરોચિસે પોતાના ત્રણ પુત્રો માટે ત્રણ નગર વસાવ્યા. પૂર્વ દિશામાં કામરૂપ નામના પર્વત પર વિજય નામનું નગર વસાવ્યું અને તેને પોતાના પુત્ર વિજયના અધિકારમાં આપી દીધું. ઉત્તર દિશામાં મેરુનંદને માટે નંદવતી નામની નગરી બનાવી જેની ચારે બાજુની દિવાલો ખૂબ ઊંચી હતી. કલાવતીના પુત્ર પ્રભાવને માટે દક્ષિણ દિશામાં તેમણે તાલ નામનું નગર વસાવ્યું. આ પ્રમાણે ત્રણ નગરોમાં ત્રણેય પુત્રોને મૂકીને પુરુષ શ્રેષ્ઠ સ્વરોચિસ પોતાની પત્નીઓની સાથે અત્યંત મનોહર પ્રદેશમાં વિહાર કરવા લાગ્યા. એક દિવસ તેઓ હાથમાં ધનુષ લઈને વનમાં ઘૂમી રહ્યા હતા. તે સમયે તેમને બહુ દૂર એક સુંવર દેખાયું. તેને જોઈને તેમણે ધનુષ ચડાવ્યું. એટલામાં એક હરણી તેમની પાસે આવીને બોલી, વીરવર, આપ કૃપા કરી મને જ બાણ મારો. આ સુંવરને મારવાથી શું લાભ? મને જ તરત મારી નાખો. આપનું છોડેલું બાણ મને સમસ્ત દુઃખોથી દૂર કરી દેશે. સ્વરોચિસે કહ્યું, મને તારા શરીરમાં કોઈ રોગ દેખાતો નથી, પછી શા માટે તું પ્રાણ ત્યાગવા ચાહે છો? મૃગી બોલી, જે પુરુષમાં મારું ચિત્ત લાગેલું છે તેનું મન બીજી સ્ત્રીમાં આસક્ત છે, તેથી તેના વિના મારું મૃત્યુ નિશ્ચિત છે. આવી સ્થિતિમાં બાણનો પ્રહાર સહ્યા સિવાય મારા માટે અહીં બીજી કઈ દવા છે? સ્વરોચિસે કહ્યું, ભીરુ, તે કયો પુરુષ છે જે તને ચાહતો નથી? અર્થાત કોના પ્રત્યે તારો અનુરાગ છે જે ન મળતા તું પ્રાણ ત્યાગવા તૈયાર થઈ ગઈ છે? મૃગી બોલી, આર્ય, આપનું કલ્યાણ થાઓ, હું આપને જ પ્રાપ્ત કરવા ચાહું છું. આપે જ મારું ચિત્ત ચોરી લીધું છે, તેથી હું સ્વેચ્છાથી મૃત્યુનું વરણ કરું છું. આપ મને બાણ મારો. સ્વરોચિસે કહ્યું, તું ચંચળ કટાક્ષવાળી મૃગી છે અને હું મનુષ્ય રૂપધારી છું, પછી મારા જેવા પુરુષ સાથે તારો સંયોગ કઈ રીતે થશે? મૃગી બોલી, જો મારામાં આપનું ચિત્ત અનુરક્ત હોય તો મારું આલિંગન કરો. જો આપનું હૃદય શુદ્ધ હોય તો હું આપની ઈચ્છા અનુસાર કાર્ય કરીશ અને એટલાથી જ હું સમજી લઈશ કે આપે મારો બહુ આદર કર્યો. માર્કંડેજી કહે છે, ત્યારે સ્વરોચિસે તે મૃગીનું આલિંગન કર્યું. પછી તે દિવ્ય રૂપધારી દેવીના રૂપમાં પ્રગટ થઈ ગઈ. આ જોઈને સ્વરોચિસને બહુ આશ્ચર્ય થયું. તેમણે પૂછ્યું, તમે કોણ છો? તે પ્રેમ અને લજ્જાથી રૂંધાતા અવાજે બોલી, મહામતે, હું આ વનની દેવી છું. દેવતાઓની પ્રાર્થનાથી હું આપની સેવામાં આવી છું. આપ મારા ગર્ભથી મનુને ઉત્પન્ન કરો. વનદેવી નામ કહ્યા પછી સ્વરોચિસે તેના ગર્ભથી તત્કાળ જ પોતાના જેવો તેજસ્વી પુત્ર ઉત્પન્ન કર્યો, જે સમસ્ત શુભ લક્ષણોથી સુશોભિત હતો. તેનો જન્મ થતાં જ ત્યાં દેવતાઓના વાજિંત્રો વાગવા લાગ્યા, ગંધર્વો ગાવા લાગ્યા, અપ્સરાઓ નાચવા લાગી. નાગ અને તપસ્વી ઋષિ જળથી તે બાળકનો અભિષેક કરવા લાગ્યા. દેવતાઓએ ચારે બાજુથી તેના ઉપર પુષ્પવૃષ્ટિ કરી. તેના તેજને જોઈને પિતાએ તેનું નામ ધૃતિમાન રાખ્યું, કેમ કે તેના તેજથી સંપૂર્ણ દિશાઓ પ્રકાશિત થઈ રહી હતી. તે મહાન, બળવાન અને અત્યંત પરાક્રમી હતો. સ્વરોચિસનો પુત્ર હોવાના કારણે સ્વરોચિસના નામે તે પ્રસિદ્ધ થયો. ત્યાર પછી સરોચિસ પોતાની પત્નીઓને સાથે લઈને તપસ્યા કરવા બીજા વનમાં ચાલ્યા ગયા. ત્યાં તેની સાથે કઠોર તપસ્યા કરીને સમસ્ત પાપોથી રહિત થઈને નિર્મળ લોકને પ્રાપ્ત થયા. ત્યાર પછી ભગવાન પ્રજાપતિએ સ્વરોચિસના પુત્ર દ્યુતિમાનને મનુના પદ પર પ્રતિષ્ઠિત કર્યા. હવે તેમના મન્વંતરનું વર્ણન સાંભળો. સ્વરોચિસ મન્વંતરમાં પારાવત અને તુષિત નામના દેવતા તથા વિપશ્ચિત નામના ઇન્દ્ર થયા. ઉર્જ, સ્તંભ, પ્રાણ, દત્તોલી, ઋષભ, નિશ્વર તથા અર્વવીર આ જ તે સમયે સપ્તર્ષિ હતા. મહાત્મા સ્વરોચિષના ચૈત્ર અને કિમપુરુષ વગેરે 7 પુત્ર થયા, જે પરાક્રમી અને પૃથ્વીના પાલક હતા. જ્યાં સુધી સ્વરોચિષ મન્વંતર હતું ત્યાં સુધી તેમના જ વંશમાં ઉત્પન્ન થયેલા રાજાઓએ સંપૂર્ણ પૃથ્વીનું રાજ્ય ભોગવ્યું. તેમનું મન્વંતર બીજું કહેવાય છે. સ્વરોચિષ અને સ્વરોચિષના જન્મ અને ચરિત્રનું શ્રવણ કરીને શ્રદ્ધાળુ પુરુષ સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. અધ્યાય 34 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.